श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 24, 25, 26, 27। व्यास नारद संवाद। नारद ने पर्वतना सामसामा श्राप आपवा, नारदना वांदराना मुखनी आकृति अने दमयंती साथे लगन, बन्ने ऋषियोनी परस्पर श्राप निवृत्ति अने मनमेड़। जन्मेजी राजाए कह्यु, ભગવાન આપના મુખકમળમાંથી નીકળેલ દિવ્ય કથારસ અમૃત જેવો મધુર છે, તેનું નિરંતર પાન કરવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી। આપે હે હે વંશના રાજાઓની ઉત્પત્તિનો પ્રસંગ મને વિસ્તારથી કહ્યો, તે અત્યંત અદ્ભુત અને આશ્ચર્યજનક છે। તેમાં પણ મને મહાન આશ્ચર્ય અને શંકા એ વાતની થઈ રહી છે કે મોટા મોટા દેવતાઓને પણ મોહ કઈ રીતે ઉત્પન્ન થાય છે। હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ સર્વજ્ઞ સર્વજ્ઞાન સંપન્ન છો, આપ મારી આ શંકાનું નિવારણ કરવાની કૃપા કરો। વ્યાસજી કહે છે, રાજન સાંભળો, મેં પૂર્વકાળ વિશે નારદજીના મુખેથી જે સાંભળ્યું હતું તે હું તમને કહું છું, જેનાથી તમારી શંકાનું સમાધાન થઈ જશે। બ્રહ્માજીના માનસ પુત્રનું નામ નારદ છે। તેઓ પરમ તપસ્વી, સર્વજ્ઞ, શાંત સ્વરૂપ અને સર્વત્ર વિચરવાની શક્તિ ધરાવનાર, સંપૂર્ણ જગતના પ્રેમ પાત્ર અને પ્રકાંડ વિદ્વાન છે। એકવાર મુનિવર નારદજી સ્વર અને તાન સાથે વીણા વગાડતા પૃથ્વી પર ફરી રહ્યા હતા। તેઓ સામવેદના, બૃહદરંથર વગેરે અનેક ભેદોને તથા અમૃત તુલ્ય ગાયત્રી મંત્રનું ગાન કરતા મારા સમ્યાપ્રાસ નામના આશ્રમ પર પધાર્યા। મારો પવિત્ર આશ્રમ સરસ્વતી નદીના કિનારે આવેલો છે। કલ્યાણ અને જ્ઞાનપ્રદ તે તીર્થમાં ઘણા આત્મજ્ઞાની મુનિઓ રહે છે। બ્રહ્માજીના માનસપુત્ર મહાન તેજસ્વી મુનિવર નારદજીને આવેલા જોઈ હું ઊભો થઈ ગયો અને તેમનું વિધિવત પૂજન કર્યું। પાદ્ય અર્ધ વગેરેને સ્વીકાર કરીને નારદજી શાંત ભાવે આસન પર બિરાજ્યા ત્યારે હું પણ તેમની પાસે બેઠો। રાજન, મેં જોયું કે જ્ઞાનની ચરમ સીમાએ પહોંચેલા નારદ મુનિનો માર્ગશ્રમ દૂર થઈ રહી ગયો છે અને તેઓ શાંત છે। ત્યારે તમે હમણાં મને જે પ્રશ્ન પૂછ્યો છે તેવો જ પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો। મેં કહ્યું, મુનિરાજ, આ મિથ્યા જગતમાં પ્રાણીઓને શું સુખ છે? બધી રીતે વિચાર કરતા મને ક્યાંય પણ લેશ માત્ર સુખ દેખાતું નથી। ત્યાર પછી વ્યાસજીએ તેમનું પૂર્વ વૃતાંત અને તે સંદર્ભમાં કૌરવ પાંડવોની વાત કહીને નારદજીને કહ્યું, નારદજી, મારું મન હંમેશા અશાંત રહે છે। હિંચકા પર બેઠું હોય તેમ મારું અશાંત મન સ્થિર થતું નથી। મુનિવર, આપ સર્વજ્ઞ પુરુષ છો, મારી શંકાનું સમાધાન કરવાની કૃપા કરો। ત્યારે પરમાર્થવાદી અને પરમ જ્ઞાની નારદજી મારી વાત સાંભળીને હસતા હસતા પ્રાણીઓને થતા મોહનું કારણ મને કહેવા લાગ્યા। નારદજીએ કહ્યું, પરાશર નંદન વ્યાસજી, આપ શું પૂછો છો? આપ તો પુરાણોના રચયિતા છે। એક વાત બિલકુલ સાચી છે કે આ સંસારમાં રહેનારો કોઈ પણ પ્રાણી મોહથી અસ્પૃશ્ય રહી શકતો નથી। મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ બધા જ મોહને આધીન થઈને સંસારમાં હંમેશા ભટક્યા કરે છે। હું પોતે મારા પર ગુજરેલી વાત કહું છું તે સાંભળો। વ્યાસજી, મને જે રીતે મહાન દુઃખનો અનુભવ થયો તેમાં મોહવશ સ્ત્રી મેળવવાના ચક્કરમાં હું ફસાયો તે જ કારણ હતું। એકવાર હું અને પર્વત મુનિ ભારત વર્ષની યાત્રા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા। અમે અનેક મુનિઓના આશ્રમ જોયા, સ્વર્ગથી નીકળ્યા ત્યારે અમે બંને એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેના મનમાં જેવો વિચાર આવે તે એકબીજાને કહી દેવો। મનનો ભાવ પવિત્ર હોય અથવા અપવિત્ર, પરંતુ એકબીજાથી છુપાવી રાખો નહીં। સ્ત્રી, ધન અથવા ભોજન વગેરેની જે પણ ઈચ્છા જેના મનમાં ઉત્પન્ન થાય તે પરસ્પર એકબીજાને કહી દેવી। આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને અમે બંને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા અને એક છત થઈને ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ફરવા લાગ્યા। અમે આ લોકમાં ફરી રહ્યા હતા ત્યારે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈને વર્ષા ઋતુનું આગમન થઈ ગયું હતું. તેથી અમે સંજય રાજાના મનોહર નગરમાં ગયા. રાજા સંજય ખૂબ સજ્જન પુરુષ હતા. તેમણે સારી રીતે અમારું સ્વાગત સન્માન કર્યું. વર્ષા ઋતુમાં ભ્રમણ કષ્ટપ્રદ હોવાથી અમે ચતુર્માસ ત્યાં જ વ્યતીત કર્યું. બુદ્ધિમાન લોકો ચતુર્માસમાં એક જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. સુખની આશા રાખનાર પુરુષો 8 મહિના કાર્ય માટે બહાર જતા હોય છે, પરંતુ ચોમાસામાં બહાર જવાનું દુસાહસ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે વિચાર કરીને અમે બંને રાજાને ત્યાં ચતુર્માસ રોકાઈ ગયા. રાજાએ ખૂબ જ આદરથી અમારો આતિથ્ય સત્કાર કર્યો. રાજાને એક સ્વરૂપવાન પુત્રી હતી, તેનું નામ દમયંતી હતું. રાજાની આજ્ઞાથી તે કન્યા હંમેશા અમારી સેવામાં હાજર રહેતી હતી. તે અત્યંત વિદ્વાન હતી, તેની આંખો વિશાળ હતી. તે ઉદ્યમશીલ સ્વભાવની હોવાથી અમારી સેવામાં ક્યારેય આળસ કરતી ન હતી. તેના દ્વારા અમારા માટે આવતા ભાવતા ભોજનની, વિશ્રામની વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ પ્રમાણે અમે બંને મુનિઓ સંજય રાજાના ભવનમાં સારી રીતે સેવા પામી રહ્યા હતા. વેદાંતનો સ્વાધ્યાય અમારો નિત્યક્રમ હોવાથી અમે નિયમિત વેદપાઠ કરતા હતા. હું હાથમાં વીણા લઈને મધુર સ્વરમાં સામવેદનું ગાન કરતો હતો. કર્ણપ્રિયતે ગાનમાં અત્યંત મધુરતા છલકાતી હતી. મારા મનોહર સામગાનને સાંભળીને રાજકુમારી દમયંતી મારા પર આસક્ત થઈ ગઈ. તે પરમ વિદુષીના મનમાં મારા પર ખૂબ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો અને તે પ્રેમની માત્રા દિવસે દિવસે વધવા લાગી. આવી સ્થિતિમાં તે કન્યા પ્રતિ મારું મન પણ ચલાયમાન થઈ ગયું. હવે મારા તરફ વિશેષ પ્રેમ રાખનારી તે રાજકુમારી દ્વારા મારા અને પર્વત મુનિના સેવા કાર્યમાં અથવા જે પદાર્થ આપતી હતી તેમાં ભેદભાવ થવા લાગ્યો. તે મને જે રીતે પ્રેમથી જોતી હતી તે જ રીતે પર્વત મુનિને પ્રેમથી જોવાનું તેના માટે શક્ય ન રહ્યું. રાજકુમારી દમયંતીના આવા હેતુપૂર્વકના પ્રેમને જોઈને પર્વત મુનિને વિચાર આવ્યો કે આવું કેમ થઈ રહ્યું છે. તેમને અપાર આશ્ચર્ય થયું. પછી તેમણે એકાંતમાં મને પૂછ્યું, નારદ, શી વાત છે? કૃપા કરી સાચે સાચું કહો. રાજકુમારી જે રીતે તમારા પ્રતિ વિશેષ પ્રેમ રાખે છે તેવો મારા પ્રતિ રાખતી નથી. આવો ભેદભાવ મારા મનમાં શંકા ઊભી કરી રહ્યો છે. એવું લાગે છે કે રાજકુમારીના મનમાં તમને પતિ બનાવવાની ઈચ્છા દ્રઢ થઈ ગઈ છે. હાવભાવ જોતા મને એવું લાગે છે કે તમારી પણ તેવી જ ઈચ્છા છે, કારણ કે આંખો અને મોઢાના ભાવો તમારી વચ્ચે પ્રેમ થયો હોવાનું સ્પષ્ટ કહી દે છે. મુનિવર, સાચી વાત કહો. સ્વર્ગથી નીકળ્યા ત્યારે આપણે જે પ્રતિજ્ઞા કરી હતી તેનું તમારે અહીં ધ્યાન રાખવું જોઈએ. નારદજી કહે છે, જ્યારે પર્વત મુનિએ ખૂબ જ આગ્રહ સાથે મને આ પ્રમાણે પૂછ્યું ત્યારે અત્યંત સંકોચ સાથે હું તેમને કહેવા તૈયાર થયો. મેં કહ્યું, પર્વત, વિશાળ નેત્રોવાળી આ રાજકુમારી મને પતિ બનાવવા ઈચ્છે છે. એ વાત સાચી છે અને તેના પ્રતિ મારી પણ માનસિક ભાવના તેવી જ બની ગઈ છે. મારા સત્ય વચન સાંભળીને મુનિવર પર્વતના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. તેમણે મને કહ્યું, નારદ, તને વારંવાર ધિક્કાર છે, ધિક્કાર છે, કારણ કે પહેલા પ્રતિજ્ઞા કરીને તે મારી સાથે ઠગાઈ કરી છે. અરે મિત્ર દ્રોહી, હું તને શ્રાપ આપું છું, તું હમણાં જ વાંદરાના મુખવાળો થઈ જા. પર્વત મુનિ મહાત્મા પુરુષ હતા. જ્યારે ક્રોધમાં આવીને તેમણે શ્રાપ આપી દીધો ત્યારે મારા મોઢાની આકૃતિ તરત જ વાંદરા જેવી થઈ ગઈ. સંબંધની દ્રષ્ટિએ તે મુનિ મારા બેનનો દીકરો હતો, પરંતુ ક્રોધવશ હું પણ તેમને ક્ષમા ન કરી શક્યો. મેં પણ શ્રાપ આપ્યો કે તું પણ સ્વર્ગમાં રહેવા માટે અનધિકારી બની જા. મહાત્મા પર્વત, તારી પણ બુદ્ધિ મારી ગઈ છે. આટલા નાના અપરાધમાં તે મને શ્રાપ આપી દીધો, તેથી તું પણ હવે મૃત્યુ લોકમાં જ પડ્યો રહે. ત્યાર પછી પર્વત મુનિ અત્યંત ઉદાસ થઈને નગરમાંથી ચાલી ગયા. મારું મોઢું પણ વાંદરા જેવું થઈ ગયું. રાજકુમારી પરમ વિદુષી હતી. વીણાના સ્વર ખૂબ ઉત્સાહથી તે સાંભળતી હતી. જ્યારે તેણે મને ક્રૂર વાંદરો થયેલો જોયો ત્યારે તેના મુખ પર ઉદાસી છવાઈ ગઈ. વ્યાસજીએ પૂછ્યું, હે બ્રહ્મન, ત્યાર પછી શું થયું? આપ શ્રાપમાંથી કઈ રીતે મુક્ત થયા? આપની મુખાકૃતિ માનવ જેવી કઈ રીતે થઈ? આ પ્રસંગ વિસ્તારથી કહેવાની કૃપા કરો. ત્યાર પછી આ બંને મહાનુભાવોનો મેળાપ ક્યારે અને કઈ રીતે થયો? નારદજી કહે છે, હે મહાભાગ, શું કહું? માયાનું ચરિત્ર અત્યંત વિચિત્ર છે. કોપાયમાન થઈને પર્વત મુનિના ચાલ્યા ગયા પછી હું સ્વેચ્છાપૂર્વક ત્યાં જ રોકાયો. વાનર જેવું મોડું થઈ જવાને કારણે મારા મનમાં શોભ ઉત્પન્ન થયો. હું દુઃખી થઈને ચિંતા કરવા લાગ્યો. મને થયું, આ કેવી વિચિત્ર ઘટના બની ગઈ. દરમિયાન રાજકુમારી દમયંતીના શરીરમાં યુવાનીના ચિહ્નો દેખાવા લાગ્યા. રાજા સંજયે તેને લગ્ન કરાવવા જેવી જોઈને પ્રધાનમંત્રીને બોલાવીને કહ્યું, હવે મારી કન્યાનો વિવાહ કાળ થઈ ગયો છે, તમે મને કોઈ સુયોગ્ય વર બતાવો. તેના માટે કોઈ સુંદર, ઉદાર, ગુણવાન, સુરવીર અને શ્રેષ્ઠ કુળનો રાજકુમાર જોઈએ. આવો વર તમે મને બતાવો તો હું મારી પુત્રીના વિધિવત પાણીગ્રહણ સંસ્કાર કરી દઉં. સંજયની વાત સાંભળીને પ્રધાનમંત્રી કહ્યું, રાજન, આપની પુત્રીને યોગ્ય, ઘણા સુયોગ્ય અને સર્વગુણોથી યુક્ત રાજકુમારો પૃથ્વી પર છે. મહારાજ, જે રાજકુમાર આપને પસંદ હોય તેને બોલાવીને કન્યાદાન કરી હાથી ઘોડાને પુષ્કળ ધન આપો. નારદજી કહે છે, રાજકુમારી દમયંતી વાતચીતમાં અત્યંત ચતુર હતી. રાજાનો વિચાર જાણીને તેણે તેની ધાવ માતાને એકાંતમાં બોલાવીને રાજાને કહેવડાવ્યું. ધાવ માતાએ કહ્યું, મહારાજ, આપની પુત્રી દમયંતીએ મને કહ્યું છે કે ધાવ, તું મારા પિતાશ્રીને વિનયપૂર્વક મારી ઈચ્છા જણાવી દે. તેનું કહેવું છે કે હું બુદ્ધિમાન નારદને વરી ચૂકી છું. તેમની વીણાના સ્વરોએ મને મોહિત કરી દીધી છે, તેથી હવે હું બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. પિતાશ્રી, આપ મારી ઈચ્છા પ્રમાણે મુનિવર સાથે મારું લગ્ન કરાવી દો. હે ધર્મજ્ઞ, નારદ સિવાય બીજા કોઈ સાથે પ્રણીશ નહીં, કારણ કે મુનિના રસ સ્વરૂપ નાદમય મધુર સમુદ્રમાં હું ડૂબી ગઈ છું. આ સુખરૂપ સમુદ્ર તિમિગલ, મગરમચ્છો અને માછલા જેવા જળચર પ્રાણીઓથી રહિત છે. નારદજી કહે છે, ધાવ દ્વારા કહેવડાવેલી પુત્રની વાત સાંભળીને રાજાએ તેની પાસે બેઠેલી તેની રાણી કૈકેયીને કહ્યું. રાજા બોલ્યા, પ્રિય, ધાવે જે વાત કહી તે તો એ તો તે સાંભળી છે. વાંદરા જેવા મુખવાળા નારદ મુનિને તેણે પતિ તરીકે પસંદ કરી લીધા છે, તેની આ મૂર્ખાઈ ભરી કુચેષ્ટા છે. વાંદરા જેવા મુખવાળા એ નારદને કન્યા કેમ અપાય? ક્યાં ભિખારી જેવો આ કૃપ મુનિ અને ક્યાં મારી લાડકી પરમ સ્વરૂપવાન કન્યા દમયંતી? આવો કઢંગો સંબંધ કોઈ રીતે થઈ શકે નહીં. પ્રિય, તારી તે ભોળી કન્યા મુનિ પર આસક્ત થઈ ગઈ છે. તું તેને એકાંતમાં શાસ્ત્રની આજ્ઞા અને વૃદ્ધ પુરુષોની મર્યાદા કહીને યુક્તિપૂર્વક સમજાવીને તેની હઠ છોડાવ. પતિદેવની વાત સાંભળીને રાણી કૈકેયીએ રાજકુમારી દમયંતીને કહ્યું, પુત્રી, ક્યાં તારા જેવી રૂપવાન રાજકન્યા અને ક્યાં વાનર મુખો નિર્ધન મુનિ? તારું શરીર વેલડી જેવું કોમળ છે અને તે મુનિ શરીર પર રાખોડી ચોળે છે. બુદ્ધિમાન હોવા છતાં ભિખારી મુનિ પર કઈ રીતે આસક્ત થઈ ગઈ? હે નિર્દોષ પુત્ર, વાનર મુખા સાથે તારું લગ્ન કઈ રીતે શોભે? હે ઝળકતા હાસ્યવાળી આ નિંદાપાત્ર પુરુષના પ્રતિ તને કઈ રીતે પ્રીતિ થઈ, પ્રીતિ થશે? તારો પતિ તો કોઈ સુંદર રાજકુમાર હોવો જોઈએ. પુત્રી, તું ખોટી જીદ ન કર. ધાવના મોઢેથી વાત સાંભળીને તારા પિતા ખૂબ દુઃખી થઈ રહ્યા છે, અને તે યોગ્ય જ છે. બાવળિયાના વૃક્ષ પર ફેલાયેલી કોમળ માલતીને જોઈને કયો ડાહ્યો માણસ દુઃખી નહીં થાય? જગતમાં મૂર્ખ માણસ પણ ઊંટને કોમળ નાગરવેલના પાન ખાવા માટે નહીં આપે. લગ્ન કરવા માટે તું આ નારદની પાસે બેસે અને તે તારો પાણીગ્રહણ કરે તે જોઈને કોનું હૃદય નહીં સળગે? આવા અભદ્ર મુખવાળા સાથે તો વાત કરવાની પણ ઈચ્છા ન થાય. તો પછી આવા નારદ સાથે તું જિંદગી કઈ રીતે વ્યતીત કરી શકીશ? નારદજી કહે છે, નાજુક અંગવાળી દમયંતી મને પતિ બનાવવાનો પાકો નિર્ણય કરી ચૂકી હતી. તે માતાની વાત સાંભળીને ખૂબ ગભરાઈને કહેવા લાગી, માતાજી, જ્યારે મુનિ રસમાર્ગ વાસનાથી બિલકુલ અજાણ છે અને સાંસારિક વિષય વાસનાનું તેમને બિલકુલ જ્ઞાન નથી, ત્યારે તેમને સુંદર મુખ ધન અને રાજ્યથી શું પ્રયોજન છે? માં, જંગલની હરણીઓને પણ ધન્યવાદ ઘટે છે, જે વીણાનો મધુર સ્વર સાંભળીને પ્રાણ પણ આપવા તૈયાર થઈ જાય છે. જે મૂર્ખજનો આવા સ્વર સાથે પ્રેમ નથી કરતા તેમને જગતમાં ધિક્કારને પાત્ર ગણવામાં આવે છે. માં, નારદજી જે સપ્ત સ્વરૂપો સ્વરોરૂપી વિદ્યા જાણે છે, સપ્ત સ્વરોરૂપી વિદ્યા જાણે છે, તે વિદ્યા ભગવાન શિવજીને છોડીને ત્રીજો કોઈ પુરુષ જાણતો નથી. માં, મૂર્ખની સાથે રહેવાથી તો શણે શણે મૃત્યુનો સામનો કરવો પડે છે. તેથી સ્વરૂપવાન અને ધનવાન હોવા છતાં પણ જો તે મૂર્ખ હોય તો તેવા પુરુષનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. વ્યર્થ અભિમાન કરનાર મૂર્ખ રાજાની મૈત્રીને ધિક્કાર છે. ગુણવાન ભિક્ષુકની મૈત્રીને હું શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના વચનામૃતથી સુખની અનુભૂતિ થાય છે. સ્વર, ગ્રામ અને મૂર્છના વગેરે આઠ પ્રકારના ભેદોને જાણનારો દુર્બળ પુરુષ પણ મળવો મુશ્કેલ છે. સ્વરના જ્ઞાનમાં પરમ પ્રવીણ પુરુષ કૈલાસ સુધી પહોંચનારી ગંગા અને સરસ્વતીની તુલના કરી શકે છે. જે સ્વરના પ્રમાણને જાણે છે તેને મનુષ્ય હોવા છતાં દેવતા સમજવો જોઈએ. સ્વર ભેદથી અનભિજ્ઞ ઇન્દ્ર પણ પશુ સમાન છે. મૂર્છના વગેરે સ્વરોને સાંભળીને જેના મનમાં આહલાદ ઉત્પન્ન થતો નથી તેને જ ખરેખર પશુ જાણવો જોઈએ, હરણને નહીં. હું તો વિષધર સર્પને પણ શ્રેષ્ઠ માનું છું, કારણ કે કાન ન હોવા છતાં મનોહર નાદ સાંભળીને તે મુગ્ધ થઈ જાય છે. કાનવાળા માણસો જો મનોહર નાદ સાંભળીને હર્ષ નથી પામતા તેમને ધિક્કાર છે. બાળક પણ ઉત્તમ સ્વરથી ગવાયેલા ગીતને સાંભળીને પ્રસન્ન થઈ જાય છે. આ ગાનના રહસ્યને ન સમજનારા વૃદ્ધોને પણ અધમ સમજવા જોઈએ. શું મુનિવર નારદના અપાર અને અદ્વિતીય ગુણોને પિતાશ્રી નથી જાણતા? ત્રિલોકમાં નારદના જેવું સામવેદનું દિવ્ય ગાન કરનાર બીજું કોઈ નથી. તેથી મેં ખૂબ સારી રીતે સમજી વિચારીને આ મુનિને પસંદ કર્યા છે. સુપ્રસિદ્ધ ગુણવાન આ મુનિના મુખની આકૃતિ પહેલા વાંદરા જેવી ન હતી, પછીથી શ્રાપને કારણે તેમનું આવું મોઢું થઈ ગયું છે અને તે શ્રાપ પણ મારા કારણે જ થયો છે. તેથી હું બીજો વિચાર કઈ રીતે કરું? ઘોડા જેવા મુખવાળા કિન્નરો કોને નથી ગમતા? તેમને બધા પ્રેમ કરે છે, કારણ સામવેદના તેઓ સારા જાણકાર છે. કોઈના સુંદર મુખથી શું લેવા દેવા? માં, તમે પિતાશ્રીને કહી દો કે હું નિશ્ચિંત રૂપે મુનિવરને વરી ચૂકી છું, તેથી દુરાગ્રહ છોડીને તેઓ પ્રસન્ન થઈને મારો પાણીગ્રહણ મુનિજી સાથે કરાવી દે. નારદજી કહે છે, પુત્રીની વાત સાંભળીને રાણીએ રાજાને બધી વાત કહી. પુત્રી દમયંતનું મન નારદમાં આસક્ત થઈ ગયું છે, તેથી શુભ મુહૂર્તમાં નારદ મુનિ સાથે દમયંતીનું લગ્ન કરાવી દો, કારણ કે આપણી આ પુત્રી તે સર્વજ્ઞાની મુનિને મનથી વરી ચૂકી છે. નારદજી કહે છે, આ પ્રમાણે રાણી કૈકેયીની પ્રેરણાથી રાજા સંજય વિધિપૂર્વક લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા. તેમણે સંપૂર્ણ વિધિ સાથે દમયંતીનો પાણીગ્રહણ સંસ્કાર મારી સાથે કરી દીધો. પરમ તપસ્વી વ્યાસજી, આ પ્રમાણે લગ્ન થયા પછી હું ત્યાં જ રહેવા લાગ્યો. વાંદરાનું મોઢું હોવાને કારણે હું માનસિક રીતે અત્યંત દુઃખી હતો. જ્યારે રાજકુમારી દમયંતી સેવા માટે મારી પાસે આવતી ત્યારે હું બહુ જ દુઃખી થઈ જતો, પરંતુ ખીલેલા કમળ જેવા મુખવાળી તે રાજકુમારી મને જોઈને ક્યાંય ક્યારેય સહેજ પણ દુઃખી થતી ન હતી. મારા વાનર મુખથી તેના મનમાં સહેજ પણ ઉદ્વેગ ન હતો. આમ થોડો સમય વ્યતીત થયા પછી એકાએક એક દિવસ પર્વત મુનિ અમારે ત્યાં પધાર્યા. અનેક તીર્થોમાં ભ્રમણ કરીને મને મળવા માટે જ તેઓ પધાર્યા હતા. મેં તેમનું ભવ્ય સ્વાગત કરી, તેમની વિધિવત પૂજા કરી. એક દિવસે તેઓ આસન પર બેઠા હતા ત્યારે મને અને દમયંતીને જોઈને તેમને દુઃખ થયું, કારણ કે મારી સ્થિતિ અત્યંત દયાપાત્ર હતી. વાંદરાનું મુખ હોવાને લીધે લગ્ન કરીને હું બહુ જ ચિંતાગ્રસ્ત બનીને સમય વ્યતીત કરી રહ્યો હતો. હું પર્વત મુનિનો મામો હતો અને મામાને આ રીતે દુઃખી જોઈને તે પરમ દયાળુ મુનિએ કહ્યું, મુનિવર નારદ, ક્રોધમાં આવીને મેં તમને શ્રાપ આપી દીધો હતો, પરંતુ સાંભળો, હું હવે તે શ્રાપમાંથી તમને મુક્ત કરું છું. નારદ, હવે તમે મારા પુણ્યના પ્રભાવથી ફરીથી સુંદર મુખવાળા બની જાઓ, કારણ કે અત્યારે રાજકુમારીને જોઈને મારું મન કરુણાથી ભરાઈ ગયું છે. નારદજી કહે છે, મુનિવર, પર્વતની વાત સાંભળીને મારું મન પણ નમ્રતા અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. તે જ વખતે મેં પણ તેમને જે શ્રાપ આપ્યો હતો તેનું નિવારણ કહ્યું. મેં કહ્યું, મુનિવર પર્વત, તમે મારી બહેનના સુયોગ્ય પુત્ર છો. તમને મેં શ્રાપ આપ્યો હતો તેને સ્વેચ્છાથી પાછો લઈ રહ્યો છું. અંતઃ તમે હવે સ્વર્ગમાં જઈ શકો છો. પછી તરત પર્વત મુનિના કહેવા પ્રમાણે તેમની સામે જ મારું મુખ અત્યંત સુંદર થઈ ગયું. તેથી રાજકુમારીને અપાર હર્ષ થયો. તેને તુરંત તેની માને કહ્યું, માં, તમારા પરમ તેજસ્વી જમાઈ હવે સુંદર મુખવાળા થઈ ગયા છે. પર્વત મુનિની આજ્ઞા પ્રમાણે તેમના શ્રાપથી તેમનો ઉદ્ધાર થઈ ગયો છે. પુત્રીની વાત સાંભળીને રાણીએ રાજાને આ પ્રસંગ કહી સંભળાવ્યો. તે સાંભળીને રાજા સંજય પરમ પ્રસન્ન થઈ મને જોવા માટે આવ્યા. તે વખતે તે મહાભાગ રાજાના મનમાં અપાર આનંદ થઈ રહ્યો હતો. તેમણે મને તથા મારા ભાણેજ પર્વત મુનિને ખૂબ ધન આપ્યું અને મોટી પહેરામણી આપી. વ્યાસજી, મારા જીવનમાં આવા કેટલાક પ્રસંગો આવી ગયા છે. મારા અનુભવ પ્રમાણે આ બધો મહામાયાનો જ પ્રભાવ અને મહાત્મય છે. મહાભાગ માયાના ગુણથી બનેલો આ સંસાર બિલકુલ અસત છે. તેમાં આસક્ત થઈને રહેનાર કોઈ પણ પ્રાણી ન તો સુખી થઈ શકે છે અને ન સુખી થશે. કામ, ક્રોધ, મત્સર, મમતા, અહંકાર અને મદ આ બધા અત્યંત બળવાન છે, તેને કોણ જીતી શકે? મુનિવર, સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણો જ પ્રાણીઓના જન્મમાં કારણ છે. વ્યાસજી, એકવાર હું ભગવાન વિષ્ણુની સાથે વનમાં ફરી રહ્યો હતો. અમારી વચ્ચે કંઈક વિનોદની વાતો ચાલતી હતી. તે સમયે મારે અનાયાસ સ્ત્રી થઈ જવું પડ્યું. પ્રભુની માયાના બળથી મોહિત થવાને કારણે હું એક રાજાની સ્ત્રી થઈ ગયો અને રાજભવનમાં રહીને મેં ઘણા પુત્રોને જન્મ આપ્યો. વ્યાસજીએ પૂછ્યું, મુનિવર, આ બાટલા મહાન જ્ઞાની પુરુષ હોવા છતાં કઈ રીતે સ્ત્રી બની ગયા? તમારી વાત સાંભળીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. સ્ત્રી બન્યા પછી આપ ફરી પાછા પુરુષ કઈ રીતે થયા તે કહો. સાથે સાથે એ પણ કહો કે ક્યાં રાજાના ઘરમાં રહીને આપે કેવા પુત્રો ઉત્પન્ન કર્યા? મહામાયાના અદ્ભુત ચરિત્રને કહેવાની કૃપા કરો, જેણે ચરાચર સહિત બધા વિશ્વને મોહિત કર્યું છે. અધ્યાય 24, 25, 26, 27 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.